શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંધ 19મો અધ્યાય પરીક્ષિતનું અનશન વ્રત અને સુખદેવજીનું આગમન. સુતજી કહે છે, રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંદ્ય કર્મ માટે ઘણો પસ્તાવો થયો. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા, મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો. એ ભારે ખેદજનક છે. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુસ્સાહસ નહીં કરું. બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય. તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શ્રાપથી મને તક્ષક ડંખશે. તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શ્રાપની વાતને હિતકર માની તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો, મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું. કારણ કે આ લોક અને સ્વર્ગાદિ પરલોકના લોકો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા. તેથી ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળોની સેવાને જ સર્વોપરી માનીને આમરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા. ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર, જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસન મનુષ્ય હશે કે જે તેમનું ગંગાજીનું સેવન ના કરે. આ રીતે ગંગા કિનારે આમરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રીકૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થસ્થાનોને જ પવિત્ર કરતા હોય છે. તે સમયે ત્યાં અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, સરદાન, સરદ્વાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવાહ, મેઘાતિથિ, દેવલ, આષ્ટિષેણ, ભારદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઔર્વ, કવશ, અગસ્ત્ય, ભગવાન વ્યાસ, નારદ તથા એ સિવાય અન્ય પણ કેટલાક દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુણ વગેરે રાજર્ષિ શ્રેષ્ઠોનું શુભાગમન થયું. આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહીને સંભળાવ્યું. રાજા પરીક્ષિતે કહ્યું, અહો સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું, કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. રાજકુળના લોકો ઘણું કરીને નિત્ય કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનથી વંચિત રહી જાય છે. એ કેટલા ખેદની વાત છે. હું પણ એવો અપરાધી રાજા છું, નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું. એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શ્રાપ રૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે. આ શ્રાપ વૈરાગ્ય ઉપજાવનારો છે, કારણ કે આ પ્રકારના શ્રાપથી સંસારમાં આસક્ત મનુષ્યો ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે. હે બ્રાહ્મણ, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મને શરણાગત સમજીને આપ સૌ અને માં ગંગાજી મારા પર અનુગ્રહ કરો. બ્રાહ્મણ કુમારના શ્રાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે, એની મને જરીકે પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો. હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યુનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવ. તેમના ચરણ આશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. મહારાજ પરીક્ષિત પર ધીર પરમ ધીર હતા. તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ર દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા. રાજકારભારનો ભાર તો તેમણે પહેલાથી જ પોતાના પુત્ર જન્મે જઈને સોંપી દીધો હતો. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશનના નિશ્ચય સાથે બેઠા, ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા. બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેમનું સમર્થન કર્યું. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રીકૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા. હે રાજર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રીકૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો, તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજ્ય સિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે, કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુંગટોથી કરતા હતા. અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સિધાવી જાય. ઋષિઓના વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ અને સમતાયુક્ત હતા. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી. હે મહાત્માઓ, તમે બધા ચો તરફથી અહીં પધાર્યા છો. તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો. બીજા ઉપર કૃપા કરવી એ તમારો સ્વભાવ જ છે. તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી. હે વિપ્રવરો, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું. તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્ય માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ ક્યું છે? આ જગ્યાએ રાજાએ બ્રાહ્મણોને બે પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે જીવે હર હંમેશ શું કરવું જોઈએ, અને બીજો એ કે જેઓ નજીકના જ સમયમાં મરનારા છે તેમનું શું કર્તવ્ય છે? આ જ બે પ્રશ્નો તેમણે શ્રી સુખદેવજીને પણ પૂછ્યા તથા ક્રમ મુજબ આ જ બે પ્રશ્નોનો ઉત્તર બીજા સ્કંદથી માંડીને 12મા સ્કંદ સુધીમાં શ્રી સુખદેવજીએ આપ્યો છે. તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતા કરતા કસાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રયના આશ્રમના બાહ્ય ચિહ્નથી રહિત તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. 16 વર્ષની ઉંમર હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું હતું. કાન પ્રમાણસરના હતા. સુંદર ભ્રમરો હતી. એનાથી મુખ અત્યંત શોભતું હતું. કંઠ તો જાણે સુંદર શંખ જ હતો. હાંસડી ઢકાયેલી, છાતી પહોળી અને ભરાવદાર, નાભી વમળ જેવી ઊંડી તથા પેટ ઘણું સુંદર, ત્રિવલી 3 કરચલીઓ યુક્ત હતું. લાંબી ભુજાઓ હતી અને મુખ પર વાકડિયા વાળ વિખરાયેલા હતા. આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા. વર્ણ સાંભળો હતો, ચિત્ત ચોરનારું ભર યૌવન હતું. દેહ છટા અને મધુર સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશા મનોહર લાગતા હતા. જોકે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા. બધાથી સન્માનિત થઈને શ્રી સુખદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી વીંટળાયેલા શ્રી સુખદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. જ્યારે પ્રખર મેઘ આવી શ્રી સુખદેવજી શાંત ભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. પરીક્ષિતે કહ્યું, હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન, આજે હું ધન્ય થયો. કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકાર સમજવામાં આવ્યો. આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે. આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો પછી દર્શન, સ્પર્શ પાદ પ્રક્ષાલન, આસન દાન વગેરેનો શું અવસર મળે તો કહેવું જ શું. હે મહાયોગી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી, તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે. પાંડવોના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે. તેમણે પોતાના ફોઈયાત ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોતાપણાનો આત્મીય વ્યવહાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી અલક્ષ્ય ગતિ પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને મૃત્યુ ટાણે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દેત. આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન હોય તેને શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રે શું કરવું જોઈએ. મનુષ્યોએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ, તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? હે ભગવત સ્વરૂપ મુનિવર, આપનું દર્શન અત્યંત દુર્લભ છે, કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થના ઘેર રોકાવો છો, વધારે રોકાતા નથી. સુતજી કહે છે, જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા, ત્યારે સમસ્ત ધર્મોના મર્મગ્ન વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવા માંડ્યા. પહેલા સ્કંદ અંતર્ગત શુક આગમન નામનો 19મો અધ્યાય સમાપ્ત. ઇતિ પ્રથમ સ્કંદ સમાપ્ત. પહેલો સ્કંદ સમાપ્ત. હરિઓમ તત્સત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.